તેણે પ્રાણ છોડી દીધા. અંગદ અને હનુમાન કહેવા લાગ્યા, તારી માતા ધન્ય છે, ધન્ય છે જે તું લક્ષ્મણજીના હાથે મરાયો અને મરતી વખતે શ્રી રામ લક્ષ્મણને સ્મરણ કરીને તે એમના નામોનું ઉચ્ચારણ કર્યું. હનુમાનજીએ એને વિના પરિશ્રમે ઉપાડી લીધો અને લંકાના દરવાજે મૂકીને પાછા આવ્યા. તેનું મરણ સાંભળી દેવો અને ગંધર્વ આદિ સર્વે વિમાનો પર ચઢીને આકાશમાં આવ્યા. તેઓ ફૂલ વરસાવીને નગારા વગાડે છે અને શ્રી રઘુનાથજીનો નિર્મળ યશ ગાય છે. હે અનંત, આપનો જય હો. હે જગદાધાર, આપનો જય હો. હે પ્રભો, આપે સર્વે દેવતાઓનો મહાન વિપત્તિથી ઉદ્ધાર કર્યો. દેવતા અને સિદ્ધ સ્તુતિ કરીને ચાલ્યા ગયા. ત્યારે લક્ષ્મણજી કૃપાના સમુદ્ર શ્રી રામજી પાસે આવ્યા. રાવણે જેવા પુત્રવધના સમાચાર સાંભળ્યા તેવો જ તે મૂર્છિત થઈને પૃથ્વી પર ઢળી પડ્યો. મંદોદરી છાતી કૂટી કૂટીને અને અનેક પ્રકારે પોકારી પોકારીને ઘણો ભારે વિલાપ કરવા લાગી. નગરના સર્વે લોકો શોકથી વ્યાકુળ થઈ ગયા. સર્વે રાવણને નીચ કહેવા લાગ્યા. ત્યારે રાવણે સર્વે સ્ત્રીઓને અનેક પ્રકારે સમજાવી કે સમસ્ત જગતનું આ રૂપ નાશવાન છે, હૃદયમાં વિચારીને જુઓ. રાવણે એમને જ્ઞાનનો ઉપદેશ કર્યો. તે સ્વયં તો નીચ છે, પણ તેની વાતો શુભ અને પવિત્ર છે. બીજાઓને ઉપદેશ આપવામાં તો ઘણા લોકો નિપુણ હોય છે, પણ એવા લોકો અધિક નથી જે ઉપદેશ અનુસાર આચરણ પણ કરે છે. રાત વીતી ગઈ, સવાર થયું. રીંછ વાનર પાછા ચારે દરવાજે જઈ ચડ્યા. યોદ્ધાઓને બોલાવીને દશમુખ રાવણે કહ્યું, યુદ્ધમાં શત્રુની સન્મુખ જેનું મન ડામાડોળ થાય તે અત્યારે જ નાસી જાય તે ઠીક છે. યુદ્ધમાં જઈને વિમુખ થવામાં ભલું નથી. મેં પોતાની ભુજાઓના બળે વેર વધાર્યું છે. જે શત્રુ ચઢી આવ્યો છે તેને હું જ ઉત્તર આપી દઈશ. આવું કહીને તેણે પવન સમાન વેગે ચાલનારો રથ સજાવ્યો. સઘળા યુદ્ધના વાદ્યો વાગવા લાગ્યા. સર્વે અતુલનીય બળવાન વીર એવા ચાલ્યા જાણે કાજળની આંધી ફૂંકાઈ હોય. તે સમયે અસંખ્ય અપશુકન થવા લાગ્યા, પણ પોતાની ભુજાઓના બળનો મોટો ગર્વ હોવાથી રાવણ તેને ગણતરીમાં લેતો નથી. અત્યંત ગર્વના કારણે તે શુકન અપશુકનનો વિચાર નથી કરતો. હથિયાર હાથમાંથી પડી રહ્યા છે, યોદ્ધા રથમાંથી ઢળી પડે છે, ઘોડા હાથી સંગાત છોડીને ચિત્કારતા ભાગી જાય છે. શિયાળ, ગીધ, કાગડા અને ગધેડા નાદ કરી રહ્યા છે. ઘણા અધિક કૂતરા ભસી રહ્યા છે. ઘુવડ એવા અત્યંત ભયાનક શબ્દ કરી રહ્યા છે જાણે કાળના દૂત હોય. જે જીવોના દ્રોહમાં રથ છે મોહના વશ થઈ રહ્યો છે. રામ વિમુખ છે અને કામાસક્ત છે. તેને શું કદી સ્વપ્નમાંય સંપત્તિ, શુભ શુકન અને ચિત્તની શાંતિ હોઈ શકે છે? રાક્ષસોની અપાર સેના ચાલી, ચતુરંગીણી સેનાની ઘનિષ્ઠ ટુકડીઓ છે, અનેક પ્રકારના વાહન, રથ અને સવારીઓ છે, તથા અનેક રંગોની અનેક પતાકાઓ અને ધજાઓ છે. મદોન્મત હાથીઓના ઘણા જ ટોળા ચાલ્યા, જાણે પવનથી પ્રેરિત થયેલા વર્ષા ઋતુના વાદળા હોય. રંગબેરંગી પોશાક ધારણ કરનારા વીરોના સમૂહ છે, જે યુદ્ધમાં મોટા શૂરવીર છે અને અનેક પ્રકારની માયા જાણે છે. અત્યંત વિચિત્ર લશ્કર શોભિત છે, જાણે વીર વસંતે સેના સજાવી હોય. સેનાના ચાલવાથી દિશાઓના હાથી ડગવા લાગ્યા. સમુદ્ર શોભિત થઈ ગયા અને પર્વત ડગમગાવા લાગ્યા. એટલી ધૂળ ઉડી કે સૂર્ય છુપાઈ ગયો. પછી એકાએક પવન રોકાઈ ગયો અને પૃથ્વી અકળાઈ ઉઠી. ઢોલ અને નગારા ભીષણ ધ્વનિથી વાગી રહ્યા છે, જેમ પ્રલયકાળના વાદળ ગરજી રહ્યા હોય. રણશિંગુ, નફેરી અને શરણાઈઓમાં યોદ્ધાઓને સુખ આપનારો મારું રાગ વાગી રહ્યો છે. સર્વે વીર સિંહનાદ કરે છે અને પોતપોતાના બળ પૌરુષના વખાણ કરી રહ્યા છે. રાવણે કહ્યું, હે ઉત્તમ યોદ્ધાઓ, સાંભળો, તમે રીંછ વાનરોના સમૂહને મસળી નાખો અને હું બંને રાજકુમાર ભાઈઓને મારીશ. આવું કહીને તેણે પોતાની સેના સામે ચલાવી. જ્યારે સર્વે વાનરોને આ ખબર પડી ત્યારે તેઓ શ્રી રઘુવીરની દુહાઈ આપતા દોડ્યા. તે વિશાળ અને કાળ સમાન કરાળ વાનર રીંછ દોડ્યા, જાણે પાખોવાળા પર્વતોના સમૂહ ઉડી રહ્યા હોય. તેઓ અનેક વર્ણોના છે, નખ, દાંત, પર્વત અને મોટા મોટા વૃક્ષો જ એમના હથિયાર છે. તે ઘણા બળવાન છે અને બીજા કોઈનો ભય નથી પામતા. રાવણ રૂપી મદોન્મથ હાથી માટે સિંહ રૂપી શ્રી રામજીનો જય જયકાર કરીને તેઓ તેમના સુંદર યશના વખાણ કરે છે. બંને બાજુના યોદ્ધા જય જયકાર કરીને પોતપોતાની જોડી જાણીને અહીં શ્રી રઘુનાથજી અને ત્યાં રાવણના વખાણ કરીને પરસ્પર ભેળાઈ ગયા. રાવણને રથ ઉપર અને શ્રી રઘુવીરને વિના રથના જોઈને વિભીષણ અધીરા થઈ ગયા. પ્રેમ અધિક થઈ જવાને કારણે તેમના મનમાં સંશય થઈ ગયો કે તેઓ વિના રથે રાવણને કેવી રીતે જીતી શકશે. શ્રી રામજીના ચરણોની વંદના કરીને તેઓ સ્નેહપૂર્વક કહેવા લાગ્યા, હે નાથ, આપને ન તો રથ છે, ન તનની રક્ષા કરનારું કવચ છે અને પગરખાય નથી. તે બળવાન વીર રાવણને કઈ રીતે જીતી શકાશે? કૃપાનિધાન શ્રી રામજીએ કહ્યું, હે સખા, સાંભળો, જેનાથી જય થાય છે તે રથ બીજો જ છે. શૌર્ય અને ધૈર્ય એ રથના પૈડા છે, સત્ય અને શીલ તેની મજબૂત ધજા અને પતાકાઓ છે. બળ, વિવેક, દમ અને પરોપકાર આ ચાર એના ઘોડા છે, જે ક્ષમા, દયા અને સમતારૂપી દોરડાથી રથમાં જોડેલા છે. ઈશ્વરનું ભજન જ ચતુર સારથી છે, વૈરાગ્ય ઢાલ છે અને સંતોષ તલવાર છે. દાન ફરસો છે, બુદ્ધિ પ્રચંડ શક્તિ છે, શ્રેષ્ઠ વિજ્ઞાન કઠણ ધનુષ છે, નિર્મળ અને અચળ મન ભાથા સમાન છે, શમ, યમ અને નિયમ આ અનેક બાણ છે, બ્રાહ્મણો અને ગુરુનું પૂજન અભેદ્ય કવચ છે. આના જેવો વિજયનો બીજો કોઈ ઉપાય નથી. હે સખા, આવો ધર્મમય રથ જેની પાસે હોય તેને માટે જીતવાને ક્યાંય શત્રુ જ નથી. હે ધીર બુદ્ધિવાળા સખા, સાંભળો, જેની પાસે આવો દ્રઢ રથ હોય તે વીર સંસારરૂપી મહાન દુર્જય શત્રુને જીતી શકે છે. રાવણની તો વાત જ શું છે? પ્રભુના વચન સાંભળીને વિભીષણજીએ હરખાઈને તેમના ચરણકમળ પકડી લીધા અને કહ્યું, હે કૃપા અને સુખના સમૂહ શ્રી રામજી, આપે આ બહાને મને મહાન ઉપદેશ આપ્યો. ત્યાંથી રાવણ લલકારી રહ્યો છે અને અહીંથી અંગદ અને હનુમાન, રાક્ષસ અને રીંછ વાનર પોતાના સ્વામીની દોહાઈ આપીને લડી રહ્યા છે. બ્રહ્મા આદિ દેવો અને અનેક સિદ્ધો તથા મુનિઓ વિમાનો પર ચઢીને આકાશમાંથી યુદ્ધ જોઈ રહ્યા છે. શિવજી કહે છે, હે ઉમા, હું પણ એ સમાજમાં હતો અને શ્રી રામજીના રણોત્સાહની લીલા જોઈ રહ્યો હતો. બંને બાજુના યોદ્ધા રણરસમાં મદોન્મત્ત થઈ રહ્યા છે. વાનરોને શ્રી રામજીનું બળ છે એટલે તેઓ જયશીલ છે, એકબીજાથી ભીડાય છે અને પડકારે છે, તેમજ એકબીજાને મસળી મસળીને પૃથ્વી ઉપર નાખી દે છે. તેઓ મારે, કાપે, પકડે અને પછાડી દે છે અને માથા તોડીને તે જ માથાઓથી બીજાઓને મારે છે, પેટ ફાડે છે, ભુજાઓ ઉખાડે છે અને યોદ્ધાઓના પગ પકડીને પૃથ્વી ઉપર પછાડે છે. રાક્ષસ યોદ્ધાઓને રીંછ પૃથ્વીમાં દાટી દે છે અને ઉપરથી ઘણી જ રેતી નાખી દે છે. યુદ્ધમાં શત્રુઓના વિરોધી થયેલા વીર વાનર એવા દેખાય છે કે જાણે અનેક ક્રોધિત કાળ હોય. ક્રોધિત થયેલા કાળ સમાન તે વાનર લોહી વહેતા શરીરોથી શોભિત થઈ રહ્યા છે. તે બળવાન વીર રાક્ષસોની સેનાના યોદ્ધાઓને મસળે છે અને મેઘની જેમ ગરજે છે.